पर एक नीति छे। नीति यद्यपि कानूनना करता ऊपरनो स्तर छे, परंतु नीति राज्य नहीं करी शकती। नीति राज्य न करी शके एटले आपणे त्यां चाणक्य चंद्रगुप्त पैदा कर्यो, पण चाणक्य राजा न बन्यो। चाणक्य नीति बनावी शके पण राज्य न करी शके। ए ग्रीक रोमन तत्वचिंतकोनी अंदर प्लेटो बहु मोटा दार्शनिक थया, ने एमणे कह्युं तो फिलोसोफर द किंग, के विश्व छे के राजा ए हमेशा तत्वचिंतक होवो जोईए, पण तत्वचिंतन करनारा राज्य करी नथी शकता, मार्गदर्शन आपी शके छे। एटले प्राचीन समय में आपणे त्यां जे वर्ण व्यवस्था हती त्यारे ब्राह्मणों राज्य गुरु तरीके बेसता, पण अमुक अपवाद ने बाद करता मराठाओ सिवाय ब्राह्मणों छे राजा नहीं हता। नीति बतावी शके अने नीतिना अनुसार कानूनना अंदर परिवर्तन पण आवी शके। जेम अत्यारे आपणा जेटला पण कानून छे એ કાનૂનની અંદર અમુક અમુક સમયે પરિવર્તન થયા કરે છે। એ પરિવર્તનનો આધાર શું? એ કોઈને કોઈ નીતિ છે। દાખલા તરીકે ભારતનો મૂળભૂત જે કાનૂન છે, ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે કહેવાયું છે કે પ્રત્યેક નાગરિકને ભારતમાં વાણી સ્વાતંત્ર છે, પોતાના ધર્મને જીવવાનો એનો મૂળભૂત અધિકાર છે। આ એક કાનૂન છે। શાહબાનુનો એક કેસ મુસલમાન ધર્મનો એક બહુ પ્રખ્યાત થયો, જે ભારતના અંદર ચર્ચિત બન્યો। તે વખતે મુસ્લિમ લોકોએ એ વાત કહી કે જો જ્યારે તમે ભારતનો મૂળભૂત અધિકાર અમને અમારા ધર્મ પ્રમાણે જીવવાનો હક આપી રહ્યા છો, તો અમારો જે શરિયતનો કાનૂન છે એ જ્યારે મુસ્લિમ કોઈ પણ વિવાદ, ધાર્મિક કે અમારી પરંપરાના સંબંધમાં કોઈ વિવાદ કોર્ટમાં જાય, તો કોર્ટે કેવલ પોતાના બ્રિટિશરોના કાનૂનને નહીં પરંતુ શરિયતને પણ લક્ષ્યમાં રાખવું પડશે, અને એ ભારત સરકારે માન્ય કરવું પડ્યું, એ અધિકાર એમનો આપ્યો। એટલે આજે મુસ્લિમ લો, ભારતનો સંવિધાનમાં પણ એક મુસ્લિમ લો અલગથી કામ કરે છે। એમ જેટલા પણ સનાતન ધર્મની પરંપરામાં દત્તક વગેરેના કિસ્સાઓ હોય કે વિભાજન સંબંધમાં કંઈ હોય, વારસાઈના વિવાદો છે, એમાં હિન્દુ લો લાગુ પડે છે। એટલે જૈન, શીખ અને હિન્દુઓ એ બધા જ આ કાનૂનથી ગવર્ન થાય છે। હવે કોઈને વ્યક્તિગત રૂપથી અન્યાય થઈ રહ્યો હોય તો નીતિ છે પહેલાં બહાર આવે છે, નીતિને મુદ્દો બનાવવો પડે છે કે નહીં આ અન્યાય થઈ રહ્યું છે, આ અતિક્રમણ થઈ રહ્યું છે, આ શોષણ થઈ રહ્યું છે। તો આ નીતિનું સ્તર છે જે કાનૂન કરતાં એક ઉપર છે, અને નીતિથી ઉપરનું સ્તર એક ધર્મનું છે। કેમ કે નીતિ દરેક વખતે વ્યક્તિનું હિત બતાવી શકે છે, પણ આત્માની દૃષ્ટિથી કોઈના ઉદ્ધાર કે એનો અધોગતિ છે એ વિષયમાં નીતિના ભરોસે રહી શકાતું નથી। એટલે નીતિથી ઉપરનું સ્તર ધર્મનું છે। જેમ દાખલો આપું છું કે અર્જુન અને ભગવાન સાથેનો જે વિવાદ થયો, એ વિવાદ નીતિનો હતો, ધર્મનો હતો, કાનૂનનો હતો, શેનો હતો? અર્જુને કીધું કે હું લડીશ નહીં, કેમ કે મારા ગુરુ છે, મારા મામા કાકા ભાઈઓ છે, હું યુદ્ધ કરીશ તો એ વાત નક્કી છે કે આ લોકો બધા માર્યા જશે, હાર જીતનો કોઈ સવાલ જ નથી, હું જીતવાનો છું એ મને ખબર જ છે, આ લોકો બધા માર્યા જશે એ વાત પણ નક્કી છે, મરશે એને કારણે કેટલાય લોકો અનાથ થશે, કેટલાય વિધવા થશે, કેટલાય અપુત્ર થશે, એ બધાનું જવાબદાર હું ઠરીશ, અને આખરે તો આ રાજ્ય માટે જ થઈ રહ્યું છે, એટલે મારો વારસાઈ હક તરીકે જ આ બધી વાતો થઈ રહી છે, હું એ હકને જતો કરી રહ્યો છું, ચલો મને નથી જોઈતું, તો યુદ્ધ અને આટલો નરસંહાર તો નહીં થાય, એમ કરી અને અર્જુન છે પાછા પડી રહ્યા હતા। આ કઈ દ્રષ્ટિથી આખું વાત ચાલી હતી? અર્જુનના જે પ્રશ્નો કે સમસ્યાઓ હતી એ નીતિને લક્ષીને હતી। નીતિ એટલે એથિક્સ, મોરલ જે આપણે કહીએ જેને, એ સંબંધમાં અર્જુનની બધી સમસ્યાઓ હતી કે નૈતિકતામાં શું છે. જો એક વ્યક્તિ છે કે પાંચ વ્યક્તિ પોતાના દુરાગ્રહને જતો કરે ને એને કારણે જો આટલા લાખ લોકોના પ્રાણ બચતા હોય તો એમાં શું ખોટું છે. તો આ તો નૈતિકતાની વાત થઈ છે, આમાં ધર્મનો કોઈ ઇશ્યુ નથી. પણ ભગવાને પછી એમને અટકાવી દીધા કે ભાઈ બહુ દોડડા પણ નહીં કરો, આ બધી નીતિનો વિષય નથી. કેમકે તમે એમ સમજી રહ્યા છો કે આ સંપત્તિ કે રાજ્ય હકના માં નિમિત્તથી આ બધું ઊભું થયું છે, એ ફેસ વેલ્યુ ઉપર તમને એવું લાગતું હશે એવું છે, હકીકત તો આ કંઈક બીજી છે. અને હકીકત એ છે કે દુર્યોધન છે એ આસુરી સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, અને એને આટલો શક્તિ સંપન્ન કર્ણ વગેરેથી કે ભીષ્મ દ્રોણાચાર્ય વગેરેને સાથે રાખીને એટલે કરવામાં આવ્યો છે કે સૃષ્ટિમાં જેટલા બીજા અસુરો છે કે આસુરી વૃત્તિવાળા છે એ બધા એના ઝંડાના નીચે આવી જાય અને એક સાથે એમનો સરળતાથી સંહાર આપણે કરી શકીએ. નહીં તો સ્થિતિ એ થાય કે આપણને પ્રભુને જે દુષ્ટ સંહારનું કાર્ય કરવું છે એ કરવા માટે ઠેર ઠેર જવું પધારવું પડે. એટલે ભગવાન કેમ કે અક્લિષ્ટ કર્મા કરતા છે એટલે ભગવાને એ કાર્યને દુર્યોધનને આગળ ચકાવી અને કર્યું છે, ને એનાથી આ કામ સરળ થઈ જશે. એટલે નીતિવિધિ હમણાં બધી એક બાજુ મૂકી દે, ત્યારે નીતિ કાનૂનની કંઈ વાત જ કરવાની નથી. આ તો અવતાર કાર્ય છે, લીલા કાર્ય છે, એનો તું એકમાત્ર એક નિમિત્ત બની રહ્યો છો અને એ કામ તારે કરવાનું છે. એટલે બધી વાતને છોડી દો. તો આ ધર્મની વાત આવી ગઈ. હવે અહીંયા ધર્મ છે એટલે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કહી અને શરૂઆત થઈ છે. ત્યાં કોઈ રાજ્યના કેમ પાનીપતનું યુદ્ધ થયું હતું કે કામરાજ ચૌહાણ દિલ્હી કે દંગલ મેં, એવી કોઈ અહીંયા વાત હતી નહીં. અહીંયા સીધી સરળ ધર્મયુદ્ધની વાત હતી. અને નીતિ ચાહે કંઈ પણ કહેતી હોય કે ગુરુવધ છે, દોષ છે, કે પોતાના જ્યેષ્ઠ બંધુઓ છે એમને મારવા એ દોષ હોય, હશે એ બધું, પણ ધર્મની જે વાત છે એ આનાથી ઉપર છે. એટલે અત્યારે પણ જેમ આપણે ત્યાં ભારતમાં કેટલાય વિવાદો ચાલી રહ્યા છે કાનૂની, એના ઉપર જો તમે ધ્યાન આપો, રામ સેતુનો હમણાં એક નવો વિવાદ સોનિયા ગાંધીએ ઊભો કર્યો હતો કોંગ્રેસે, કે રામ સેતુ છે એ કોઈ પ્રામાણિક કે ઐતિહાસિક વસ્તુ નથી, બનાવટી છે, કલ્પેલી વાત છે. તો આખું ભારત શું કહી રહ્યું છે આ વિષયમાં, કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર જે કહેતું હોય તે અમારી આસ્થા આ સ્થાનમાં રામ સેતુના રૂપની છે. એટલે ઇતિહાસ અગર એને ખોટો પણ પુરવાર કરે તો પણ અમારી આસ્થા તૂટે નહીં, એની જવાબદારી તમારી છે. ભારત આ વાત કહી રહ્યું છે. એ જ બાબરી મસ્જિદને રામ જન્મસ્થાનના વિષયમાં પણ એ જ વિષય છે. કાનૂન, નીતિ, નીતિ શું કહેશે કે ભાઈ એક રામ જન્મભૂમિ છે એને છોડી દો તો આટલું ક્લેશ છે જેના કારણે થઈ રહ્યો છે, આખો દેશ ભડકે પડી રહ્યા છે, શાંત થઈ જાય ને, એ બધા વિવાદને ઉખડવાની શું જરૂર છે, એવા તો કેટલાય સ્થાનો છે. હવે જુઓ, જે લોકોએ આ પ્રશ્નને ચગાવ્યો એમણે એમ કીધું કે નહીં, અમને ચાર સ્થાનો આપી દો ખાલી, બીજા ભારતમાં હજારો સ્થાનો એવા છે, એમને ખબર છે કે જેમને મુસ્લિમ રાજ્યકર્તાઓએ અભડાવ્યા છે અને એને કબજે કર્યા છે, અમે એનું નામ નહીં લઈએ, બસ કાશી મથુરા અને અયોધ્યા છે એમને આપી દો તો અમે માની લઈશું કે મુસ્લિમ હોય, અમારી હિન્દુની માન્યતા કે ભાવના છે એની કદર કરી અને નાના ભાઈ તરીકે આ દેશમાં રહેવા એ લોકો તૈયાર થયા. એવી રીતે એક રજૂઆત થાય છે. તો નીતિ તરીકે કોઈ વાત એને સ્વીકારે તો ઠીક છે, ચલો આજમાં આજની સ્થિતિમાં દેશના જેટલા પણ હિતચિંતકો છે ભેગા થઈને એને એક નીતિ તરીકે નક્કી કરે કે ચલો આ વાત આપણે ઉપર કાયમ થઈએ છીએ. પણ ધર્મ આના ઉપરથી કોઈક બીજી વાત કહી રહ્યું છે, કાનૂન એક વાત કહી રહ્યો છે. કેટલાક લોકોએ આમાં શું સ્ટેન્ડ લીધો, આ વાતને કેમ ગૂંચવવી, નેતાગીરી છે એમાં એ ચતુરાઈ છે કે પ્રજાને ગૂંચવી દેવી અને ઇશ્યુને ઠેલી દેવો પાછળ. ને ભારતની પ્રજા છે એ એટલી ભૂલકણી છે કે અઠવાડિયામાં બધું ભૂલી જાય છે, એટલે એ આવ્યું ગયું થઈ જશે, ફરી પાછું જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ વિષય આપણે ફરી પાછો સુલઝાવી દઈશું. કેટલાક લોકો એમ કરીને ભીનું સંકેલ લીધું કે નહીં, સુપ્રીમ કોર્ટ ભારતની આખરી કોર્ટ છે અને એ જે કે આપણે માન્ય હોવું જોઈએ, એટલે આનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચલાવો. સુપ્રીમ કોર્ટ તો એ પુરાવા જોશે કે ત્યાં ખોદકામમાંથી શું મળ્યું ને ત્યાંનો શું ઇતિહાસ હતો અને ત્યાં કોની માલિકી હતી ને આટલી જ વસ્તુ તો જોઈ શકે ને સુપ્રીમ કોર્ટ, બીજું તો શું જોઈ શકે. ત્યાંની પરિસ્થિતિ એવી જાતની છે કે એનો નિર્ણય કોર્ટના આધારેથી કંઈ થઈ શકે એમ નથી, કેમકે બંને પક્ષી પુરાવાઓ છે એવી જાતના સ્ટ્રોંગ, કે એકથી એમ પણ કહી શકે કે અહીંયા એ રામ જન્મભૂમિ તરીકે લોકો એનું સન્માન કરતા આવ્યા હતા, અને એક એવા પણ છે કે જે એમ કહી શકે કે અહીંયા એના સાથે એને કોઈ સંબંધ નથી જન્મસ્થાનને. જેમ આપણે જોઈએ છીએ કે ગોકુલની અંદર જઈએ તો કેટલા નંદ ભવન છે ત્યાં, કેટલા યોગમાયાના મંદિરો છે, કેટલા બરસાના છે, ક્યાં ક્યાં રાધાજીના સ્થાન છે, કેટલાય કૃષ્ણ સ્થાન છે. તો ગોકુલ અને નંદગામ અને મહાવન એમાંથી કઈ વસ્તુ છે એને તમે ફાઇનલ માનશો? ગોકુલમાં એ રાવલ છે અને નંદગામ પાસે બરસાના છે, ત્યાં પણ રાધિકા રાની છે એનું સ્થાન છે. તો જ્યારે આપણો ઇતિહાસ અને આપણા દસ્તાવેજી પુરાવો છે એની અંદર અનેક સ્થાનમાં અનેક વસ્તુઓના પ્રમાણો મળતા હોય, પરંપરાઓ મળતી હોય, તો આપણે ક્યાં જવું પછી? એટલે એ તો એવું સ્થાન છે કે જેમાંથી કોઈ નિર્ણય આવી નહીં શકે, એ લોકો જાણે છે. એટલે એક પક્ષે એ વાત ચગાવી દીધી કે નહીં, કાનૂની દાવપેચમાં અમને નથી પડવું, અમારી શ્રદ્ધાનું આ સ્થાન છે અને એ વસ્તુ સુપ્રીમ કોર્ટ અગર ચુકાદો આપે કે નહીં અહીંયા રામ જન્મસ્થાન ન હતું તો પણ અમને એ જ સ્થાન જોઈએ છે. આ એક અલગ વાત થઈ ગઈ. એટલે ધાર્મિક આસ્થાના સાથે આ એક પ્રશ્ન જોડાઈ ગયો. તો એક તો નીતિ કાનૂન અને એના ઉપર એક ધર્મ છે. ધર્મની અંદર અંતિમ જે નિર્ણય હોય છે એ યા તો ધર્મશાસ્ત્રનો હોય છે યા વ્યક્તિની અંગત આસ્થાનો હોય છે. આ ઉચ્ચ સ્તર છે. ધર્મશાસ્ત્ર છે એને આપણે આપણી દ્રષ્ટિથી વિચારી રહ્યા છીએ. એ માનવીય કૃતિ નથી, માનવીય રચના નથી કે ભાઈ બાબા સાહેબ આંબેડકર એન્ડ કંપનીએ ભેગા થઈ અને કંઈક લખાણ લખ્યું અને કે ભારતે હવે આ પ્રમાણે આ કાનૂનથી જીવવું. તો એ જાતનું કોઈ લખાણ ધર્મ નથી. ધર્મને આપણી એક સનાતન પરંપરા છે, જે પરંપરાનું મૂળ ભગવદ્ વાણી છે, ભગવદ્ આદેશ છે, ત્યાંથી આપણે એને સ્ટ્રેચ કરી રહ્યા છીએ. અને એ વેદ, પુરાણો, સ્મૃતિ આ બધાની પરંપરાઓથી આપણે એને આપણા જીવન સાથે જોડીએ છીએ. તો જે વખતે મનુષ્ય કાનૂનથી સંતુષ્ટ છે, નીતિથી સંતુષ્ટ છે, અને આપણે એ રીતે જોવું જોઈએ કે જે મનુષ્યો સમાજ ક્રિયાના સ્તરે જીવતો હોય એ કેવો છે, જેમ બેક્ટેરિયા છે, પશુઓ છે, વગેરે છે કે વાયરસ છે, એમનીમાં કોઈ પ્રોગ્રામ આપણને ફિક્સ જોવા નથી મળતો કે આ હેતુથી કોઈ કામ કરતા હોય પોતાના, એકદમ લોઅર લેવલની એ સ્થિતિ છે. એનાથી ઉપરનું સ્તર એ છે કે જ્યાં કોઈ વિચારપૂર્વક આપણે કામ કરીએ છીએ, કર્મનું સ્તર છે. એનાથી ઉપરનું સ્તર છે એ કોઈ કાનૂનનું છે કે જ્યાં એક વ્યક્તિ કે બે ચાર વ્યક્તિ પૂરતું નહીં પરંતુ સમુદાય આખો કોઈ કંઈક સિદ્ધાંતને કે કોઈ નિયમ છે, એના ઉપરની સ્થિતિ છે નીતિની છે. જો એ કાનૂન કોઈ નીતિના તહેત કામ કરે છે સમાજ ઉન્નત ગણાશે. અને જેમ અત્યારે આપણા પડોશી દેશની સ્થિતિ છે કે ત્યાં કહેવા માટે એ રાષ્ટ્ર છે કોઈ, પરંતુ ત્યાં રાજા રાષ્ટ્રપતિ કોઈક છે, શાસન કોઈ પ્રદેશમાં કોઈકનું ચાલે છે, સ્થાનિકમાં ગુંડાઓ પણ રાજ કરી રહ્યા છે, પાછા જે રાજા છે એ પાછા કોઈ અમેરિકાના આદેશથી બધું કામ કરી રહ્યા છે. તો કોઈ જાતનું ગવર્નન્સ ત્યાં જોવા નથી મળતું, કોઈ નીતિ નથી જોવા મળતી. તો આખું રો સ્ટેટના જેવી સ્થિતિ એની આવી જાય છે. તો નીતિ ઉપર એ કામ નથી ચાલી રહ્યું, વાત ખ્યાલમાં આવી ને? તો જ્યાં કોઈ નીતિથી કામ ચાલે છે, કાનૂન પણ નીતિને અનુસરે છે, ઉત્તમ વિકસિત કે સમૃદ્ધ માનસિકતાનો પરિચય આપે છે. નીતિવિહીન કેવલ કાનૂન ચાલી રહ્યું છે એવું શકતો, એને લક્ષી સુધી નથી પહોંચાડી શકતો. આ દરેક પણ લાગુ પડે છે, રાજ્ય ઉપર પણ, સંસ્થાઓ ઉપર પણ આ વાત લાગુ પડે છે. આ વાતને ખાસ એ દ્રષ્ટિથી સમજજો. અને નીતિથી ઉત્તમ સ્તર ધર્મનું છે કે આપણી જે એકબીજાના સિદ્ધાંતો છે જીવનના, એ વ્યક્તિ પૂરતા સીમિત છે. આપણા ઐહિક જીવન પૂરતા આ બધી વસ્તુઓ સીમિત છે. એને જીવા વિષયને કોઈ સંસર્ગ અથવા આ બધી વ્યવસ્થામાં ઈશ્વરનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ આપણે આમાં લાવી નથી રહ્યા. એટલે નિશ્વરીય સ્તરની, માનવીય સ્તરની આ બધી વાતો છે. જે વખતે એમાં આવે છે તે વખતે એમાં જીવાત્મા, પરમાત્મા આ બંને તત્વનો કોઈક વિચાર જોડાય છે.